શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 47મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે પોતાના મતનો ઉચ્છેદ કરનારી ભગવાન શ્રીહરિની વાણી સાંભળી તે કીચક મંત્રશક્તિથી રૂંધી રાખેલી શક્તિવાળા સર્પની માફક વારંવાર નિશ્વાસ લેતો વ્યાકુળ થઈ કહેવા લાગ્યો કે હે સહજાનંદ સ્વામી, વેદવાક્યોનું હિંસામાં તાત્પર્ય જ જો ન હોય તો દેવતાઓ, ઋષિમુનિઓ અને રાજાઓ હિંસામય યજ્ઞોનું અનુષ્ઠાન શા માટે કરે? તે સર્વે ઉપર દોષારોપણ કરનારા તમે એક જ પંડિત થયા છો? જો તેઓ વેદના રહસ્યને જાણતા ન હતા અને તમે જ એક જાણો છો, તો તે તમારા વચનો સર્વને માટે વિશ્વાસપ્રદ કેમ થઈ શકે? અને તેઓ પણ તમને વેદનું તાત્પર્ય નથી જાણતા એવું કહેશે તો સર્વેને દોષિત કહેનારા તમારું વચન સત્ય છે એવો કોણ વિશ્વાસ કરશે? આ ભાગવતનો શ્લોક શું કહે છે તે સાંભળો. જંગમનું ભક્ષ્ય સ્થાવર એવા ડાંગર આદિ ધાન્ય છે. પાદચારી પશુઓનું ભક્ષ્ય અપદ એવા તૃણાદિક છે. હસ્તવાળા વાનરાદિકનું ભક્ષ્ય અહસ્તવાળા ફળ પત્રાદિક છે. તેમજ બે પગવાળા મનુષ્યોનું ભક્ષ્ય ચાર પગવાળા બકરા આદિક છે. આ ભાગવતનો શ્લોક માંસભક્ષણ કરવામાં પ્રમાણભૂત છે અને આજ દિવસ પર્યંત એ જ પ્રમાણે થતું આવતું હોવાથી પરંપરા પ્રાપ્ત શિષ્ટાચાર પણ માંસભક્ષણની અનુમતિ આપે છે. અને શુક્રાચાર્ય અને શ્વેતકેતુએ જે મર્યાદા પ્રવર્તાવી છે તે તો આધુનિક નવી અત્યારે જ ઉત્પન્ન કરેલી છે, પરંતુ તે અનાદિકાળની મર્યાદા નથી. તેથી સુજ્ઞ પંડિત પુરુષ આધુનિક મર્યાદાનો સ્વીકાર કરતા નથી. સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરતા કુશાગ્ર બુદ્ધિવાળા પંડિત પુરુષો તો પ્રાચીન મર્યાદાનો જ આશ્રય કરે છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે પોતે જ જાણે સાચો પંડિત હોય એવું આચરણ કરી રહેલી કીચકની વાણી સાંભળી ભગવાન શ્રીહરિ તે કીચકના મતનું ખંડન કરનારા યથાર્થ સત્યવચનો કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે કીચક, હું હિંસામય કર્મ કરનારા પુરુષો પર કોઈ દોષારોપણ કરતો નથી. કોઈના પર દોષારોપણ કરવું તે સાધુનો ધર્મ પણ નથી, પરંતુ વૈદિક સિદ્ધાંત જ હિંસાના નિષેધ પરાયણ છે. તેથી ધર્મતત્વનો બોધ આપવા પ્રવૃત્ત થયેલા મારે ધર્મતત્વ શું છે અને ધર્માભાસ શું છે તે સત્ય તો કહેવું જ રહ્યું. વેદનું તાત્પર્ય તો અહિંસા પરમો ધર્મ એ જ છે અને સ્વર્ગાદી સુખાભાસ માટે વિહિત કરેલા યજ્ઞો પણ ધર્માભાસ છે એમ મારે કહેવું છે. તે સાચો ધર્મ નથી. સાચો ધર્મ તો અહિંસા જ છે. હું તેનું જ પ્રતિપાદન કરું છું. વેદવિહિત હિંસામય યજ્ઞો અપ્રામાણિક છે એમ મારે નથી કહેવું, પરંતુ તે ધર્માભાસ યજ્ઞો લોકોને જ્યાં ત્યાં થતી હિંસાને રોકવા માટે છે, પરંતુ અંતિમ સત્યધર્મ નથી. મહાભારતને વિશે મોક્ષ ધર્મમાં રાજર્ષિ ભીષ્મ પિતામહે જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિરને આ જ સિદ્ધાંત યથાર્થપણે કહેલો છે. તે ભીષ્મ પિતાના વચનો તમને સંભળાવું છું, તમે સાંભળો. હે યુધિષ્ઠિર, વેદના રહસ્યના અભિપ્રાયને નહીં જાણનારા રસમાં લોલુપ મૂઢ પુરુષોએ જ હિંસાનું પ્રતિપાદન કર્યું છે. ખરેખર આવા પ્રકારના લોકો વૈદિક અહિંસામય ધર્મમર્યાદાઓને સમજ્યા વિના ભંગ કરે છે, તેને નાસ્તિક કહેલા છે. અને મનમાં તો સંશય રહ્યા કરે કે વેદમાં કહેલું ફળ મળશે કે નહીં મળે, છતાં માત્ર પ્રસિદ્ધિની ખાતર જ હિંસામય યજ્ઞો કરે છે. તેમજ ધર્માત્મા સ્વયંભૂ મનુએ તો ત્યાં સુધી કહ્યું છે કે વેદોક્ત જ્યોતિષ્ટોમાંથી કોઈ પણ યજ્ઞો સાક્ષાત પશુના વધ વિના જ અહિંસામય રીતે જ કરવા, અને જેને હિંસામાં રુચિ છે એવા પુરુષો તો યજ્ઞ વેદિકાથી બહાર વેદની આજ્ઞા વિના સ્વેચ્છાથી પશુઓનો વધ કરે છે તેને ક્યાં કોઈ વેદની આજ્ઞાઓ બાધારૂપ છે? માટે હિંસામય યજ્ઞ છે તે તો કામ્યકર્મ પરાયણ લોકો માટે છે, પરંતુ વેદનું રહસ્ય તો અહિંસામય રૂપ સૂક્ષ્મ ધર્મપરાયણ જ છે એમ પ્રબળ પ્રમાણોથી જાણી પુરુષોએ અહિંસારૂપ ધર્મનું જ આચરણ કરવું, કારણ કે સર્વે જીવપ્રાણી માત્રનો કાયા મન વાણીથી પણ દ્રોહ ન કરવારૂપ અહિંસા ધર્મ છે તે જ સર્વે ધર્મો કરતાં અતિશય શ્રેષ્ઠ ધર્મ મનાયેલો છે, અને માંસપ્રિય મનુષ્યો તો સોમાદિ યજ્ઞોને ઉદ્દેશીને જે તે પ્રકારે પશુઓને મારી માંસભક્ષણ કરે છે તે ખરેખર પાપરૂપ અને અસત્ય છે, કારણ કે પશુનો ઘાત કરવો એ કાંઈ વખાણવાલાયક ધર્મ નથી. યજ્ઞને ઉદ્દેશીને જે સુરાપાન કરવું, મત્સ્યનું ભક્ષણ કરવું, તાળી આદિકનું મદ્યપાન કરવું, માંસનું ભક્ષણ, મહુડાના ફૂલ આદિના આસવનું પાન, તલ મગ મિશ્રિત ભાતનું ભક્ષણ કરવું આ રસાશક્તિએ કરીને જ કલ્પિત છે. રસમાં લોલુપ ધૂર્ત લોકોએ તેનું પ્રવર્તન કરેલું છે, પરંતુ વેદમાં આનું ક્યાંય પ્રતિપાદન નથી. તેથી ધૂર્ત લોકોએ જે કલ્પના કરી છે તે કેવળ મોહથી પોતાનું અભિમાન પોષવા, લોભથી ધૂતીને ધન ભેળું કરવા અને રસની લોલુપતાને પોષવા જ કરેલું છે. પરંતુ જે અનાદિકાળથી વૈષ્ણવ ધર્મ પરાયણ વૈદિક મુનિઓ છે તે સર્વ પ્રકારના યજ્ઞોમાં એક વિષ્ણુ ભગવાનને જ આરાધ્ય દેવ માની તેનું પૂજન કરે છે, અને વિષ્ણુ ભગવાનનું નૈવેદ્ય તો દૂધપાક પૂરી આદિ પવિત્ર હવિષ્યાન્નથી જ કરવાનું કહેલું છે. તેમજ ખાખરો આંબો નાળિયેર આદિ વૃક્ષો અને તેના ફળોને હૂતદ્રવ્ય તરીકે વેદમાં સ્વીકારવાનું કહેલું હોવાથી તેનાથી જ અગ્નિ પ્રગટાવવો અને હોમ કરવો તેથી અતિશય સત્વગુણ સંપન્ન અને વિશુદ્ધ ભાવથી સંપન્ન શુદ્ધ પુરુષોએ પવિત્રપણે રાંધીને તૈયાર કરેલું તથા કાર્તિક માસમાં ખેતરોમાંથી પાકીને ઘેર આવેલું જે કાંઈ શાળ અર્થાત ડાંગર આદિક ધાન્ય હોય તે જ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવા યોગ્ય છે. હે ચતુપિબ, આ પ્રમાણે મહાભારતના પ્રમાણભૂત 8 શ્લોકના વચનો મેં તમને કહ્યા, અને શ્રીમદ ભાગવતનો પણ આ જ સિદ્ધાંત છે. પરંતુ જે મલિન બુદ્ધિવાળા છે તે પુરુષો વેદને હિંસાપરત્વે વર્ણવે છે, ખરેખર વેદના રહસ્યને જાણતા જ નથી. તેથી જ તેઓ અગ્નિમાં હોમ કરવાથી જ સ્વર્ગાદિક સુખો પ્રાપ્ત થાય છે એમ માની અહિંસાદિક સત્યધર્મને ચૂક્યા છે. તેથી દેહના અંત સમયે ધૂમ માર્ગે ગતિ થવાથી વારંવાર સંસારના ચક્રમાં ભ્રમણ કર્યા કરે છે, અને વિશ્રાંતિના સ્થાનરૂપ સ્વયં વાસુદેવ એવા મને ઓળખી શકતા નથી. કામી કંજૂસ લોભી અને પુષ્પોની જેમ ઉપરથી રમણીય એવા પંચવિષયોમાં સાચા સુખરૂપ ફળની બુદ્ધિથી ગળાડૂબ પુરુષો હિંસામય યજ્ઞોથી જ આપણી ઈચ્છાઓ પૂર્ણ થશે એવા દ્રઢ વિશ્વાસ સાથે યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે. તે પશુઓ પોતાને પીડનાર પુરુષોને તેના વેરનો બદલો લેવા માટે પરલોકમાં સમય આવ્યે માંસ ભક્ષણ કરી પીડે છે. ધર્મના તત્વને જાણનારા પુરુષે પિતૃઓના શ્રાદ્ધમાં પણ માંસ ન ખાવું અને ન ખવડાવવું, કારણ કે સામો નિવાર આદિ મુનિ અન્નથી જેવા પિતૃઓ પ્રસન્ન થાય છે તેવા બીજા કોઈથી થતા નથી, પશુ હિંસાથી તો ક્યારેય પણ નહીં. આ રીતના શ્રીમદ ભાગવતના વાક્યોથી દેવતાઓના યજ્ઞોમાં કે પિતૃઓના શ્રાદ્ધમાં પણ સાક્ષાત પશુવધનો નિષેધ કરેલો હોવાથી યજ્ઞ કે શ્રાદ્ધ સિવાય ઇતર સ્થળે હિંસાનો નિષેધ કર્યો હોય એમાં શું કહેવું? સપ્તર્ષિવો અને વાલખિલ્યાદિ મહર્ષિઓ તથા ચંદ્રની કિરણોનું પાન કરી જીવતા અન્ય ઋષિઓએ પણ હિંસામય યજ્ઞનો નિષેધ કરેલો છે. તે સિવાયના સર્વે મહર્ષિઓ પણ मांस भक्षण न करवारूप आचारनी ज सदाय प्रशंसा करेली छे। जे पुरुषों बीजाना मांस थी पोतानो मांस वधारे छे ते पुरुषो नक्की महा दुख पामे छे एम देवर्षि नारदे कहेलुं छे। जे पुरुष मांस भक्षण करतो नथी, पशुओनो वध करतो नथी, बीजा द्वारा पण जे पशुवध करावतो नथी ते पुरुष सर्व भूत प्राणी मात्रने माटे पूज्य थाय छे। आ प्रमाणे पहला स्वयंभू मनुए कहेलुं छे। वळी जे पुरुष मद्य मांसना भक्षणथी निवृत्त छे ते पुरुष महादानेश्वरी अने सर्वयज्ञोनो कर्ता कहेलो छे तथा तेने महातपोनिष्ठ तपस्वी जाणवो। आ प्रमाणे बृहस्पतिए कहेलुं छे। एक पुरुष मासे मासे अश्वमेध यज्ञ करनारो होय अने बीजो मांस भक्षण न करवाना दृढ़ नियममां वर्तनारो होय तो ते बन्ने पुरुष सरखा पुण्यना भागीदार थाय छे। आ प्रमाणे भीष्म पितामहे धर्मराज युधिष्ठिरने कहेलुं छे। जे पुरुषे प्रथम अज्ञानथी मांसभक्षण कर्यो होय ने त्यार पछी तेना दोषने जाणी तत्काल तेमाथी निवृत्त थई जाय ने फरी कदी पण मांसनो भक्षण न करे तो ते पुरुष पण पूर्वोक्त मांस न खावारूप नियमवाळा पुरुष जेटलो ज पुण्य प्राप्त करे छे। जे धर्म अने अधर्मना विवेकने जाणतो विद्वान पुरुष निरंतर जीव प्राणी मात्रने अभयदान आपे छे ते खरेखर सर्वनो जीवन प्रदाता कहेलो छे अने तेनो प्रकृतिना सर्वजीवो विश्वास करे छे तेथी तेनो जगतमां कोई पराभव करी शकतो नथी। जेवी रीते पोताने पोतानो प्राण अतिशय प्रिय छे तेवी रीते अन्य जीवोने पण पोताना प्राण अतिशय प्रिय होय छे कारण के सर्वदेहधारीओने माटे मरणतुल्य कोई मोटू दुख नथी। वळी सदाईने माटे आत्मानो साक्षात्कार पामेला अने निवृत्त धर्ममां निष्ठावाळा त्यागी मुनिजनोने पण जारे कोई तेनो वध करवा आवे त्यारे तेमने पण बीजाओनी माफक चित्तनी प्रसन्नता रहती नथी अने तेथी ज तेवा देहाभिमान वर्जित मुनियोना वधमा धर्मशास्त्रोए ब्रह्महत्या करता पण अधिक महापाप कहेलुं छे। यज्ञ भागना भोक्ता सर्वे देवताओने पण क्यारेक असुरोनी सामे रणसंग्रामादिकमा पोताना वधनो प्रसंग प्राप्त थाय त्यारे अत्यंत भय उत्पन्न थाय छे। एटला ज माटे सर्वे देवताओ जेम पोताना वधनो प्रसंग प्राप्त थता त्यांथी पलायन थई गिरी पर्वतोनी गुफामां गुप्तपणे निवास करीने रहे छे तेम सर्व जीव प्राणी मात्रना वधने पण तेवो पापरूप ज जाणे छे। तेवी ज रीते आ लोकमां जे हिंसक पुरुषो छे ते पण जारे पोतानी हत्यानो प्रसंग प्राप्त थाय त्यारे महात्रास अनुभवे छे अने ज्यां त्यां भागी छूटे छे। ते समये पोते अति क्रूर होवा छता पण रांक जेवो थई जाय छे અને પ્રાણીવધની વારંવાર નિંદા કરવા લાગે છે અને અહિંસાની જ પ્રશંસા કરવા લાગે છે। દેહ અને આત્માનો વિવેક સમજતા વિદ્વાન પુરુષોને પણ પોતાના નિશ્ચિત ભાવિ મૃત્યુની વાત સાંભળવા માત્રથી હૃદયમાં એકદમ કંપારી છૂટે છે। જ્યારે પોતાના મૃત્યુની વાત સાંભળવા માત્રથી જ ભય ઉત્પન્ન થતો હોય તો માંસની ઈચ્છા સેવતા પાપી પુરુષો બળપૂર્વક હત્યા કરવા પકડેલા નિરોગી પ્રાણીઓને શું ભય ઉત્પન્ન નહીં થતો હોય? અતિશય ભય ઉત્પન્ન થતો હોય છે। માટે માંસભક્ષણ માટે પ્રાણીવધની આવી ક્રૂર ક્રિયા કરનારા નિર્દય પાપીઓને આલોકમાં કે પરલોકમાં ક્યાંથી સુખ થાય? હે કીચક, માંસ ઘાસમાંથી ઉત્પન્ન થતું નથી, તેમજ કાષ્ઠમાંથી કે પથ્થરમાંથી પણ ઉત્પન્ન થતું નથી। જ્યારે પ્રાણીઓનો વધ કરવામાં આવે ત્યારે જ માંસ ઉત્પન્ન થાય છે, તેથી માંસભક્ષણ કરવામાં પાપ લાગે છે। દેવતાઓ સ્વાહા શબ્દથી આપવામાં આવેલા અમૃત શબ્દ વાચ્ય ઘી આદિ હૂત દ્રવ્યોનું ભોજન કરે છે। આર્જવપ્રિય પિતૃઓ છે તે સ્વધા શબ્દથી અર્પણ કરેલા અમૃત શબ્દ વાચ્ય જળાદિકનું ભોજન કરે છે અને રાક્ષસો છે તે જ માંસનું ભક્ષણ કરે છે, તેથી માંસભક્ષણ છોડી દેવું અર્થાત દેવ સંબંધી કે પિતૃ સંબંધી કર્મમાં માંસ અયોગ્ય હોવાથી ભક્ષણ કરવું નહીં અને કરાવવું પણ નહીં। જે બીજા જીવોને ઉદ્વેગ નથી પહોંચાડતો તે પુરુષને કોઈના તરફથી ભય પ્રાપ્ત થતો નથી। જેવો અન્ય પ્રાણીઓનો દ્રોહ કરે છે તેને આલોક કે પરલોકમાં ક્યારે ભય નિવૃત્તિ પામતો નથી। જો કોઈ પણ મનુષ્યો આલોકમાં માંસનું ભક્ષણ કરતા જ ન હોય તો માંસ માટે કોઈ ઘાતકી પશુનો ઘાત કરે જ નહીં, તો પછી વહેંચનારો કે ખરીદનારો ક્યાંથી હોય। તેથી સર્વેના શાંતિના ઉપાયમાં કોઈએ માંસભક્ષણ કરવું જ નહીં। કદાચ કોઈ કહે કે વેચવા માટે પ્રાણીનો ઘાત કરનારને પાપ લાગે, પરંતુ ખરીદનાર કે ખાનારને પાપનો સંબંધ કેમ હોઈ શકે? તેના પ્રમાણમાં માર્કંડેય મુનિ કહે છે કે ત્રણે ઘાતકી જ છે। માંસને વેચનારો ધનની લાલસાથી પ્રાણીનો ઘાતકી થયો, માંસનું ભક્ષણ કરનારો માંસના ભક્ષણની ઈચ્છા કરવારૂપ કર્મથી ઘાતકી થયો, અને સ્વયં શસ્ત્રાદિકથી કે અન્ય રીતે પ્રાણીનો વધ કરનારો તો ઘાતકી જ છે। તેથી ત્રણેયને સરખો દોષ લાગે છે। ખરીદનારની આજ્ઞાથી માંસ ઘરે લાવનાર, અનુમોદન આપનાર, સ્વયં વધ કરનાર, ખરીદનાર, વહેંચનાર, રાંધીને પકાવનાર, સ્વયં ખાનાર આ સાત પ્રકારના પુરુષો છે તે માંસભક્ષી જ કહેલા છે। તેથી સાતેયને સરખું પાપ લાગે છે। માંસભક્ષણમાં દેહની પુષ્ટિ સિવાય બીજો કયો ગુણ છે? કોઈ જ નથી। દેહ તો દુઃખરૂપ, કૃતઘ્નિ અને ક્ષણભંગુર છે। માંસભક્ષણ કરવામાં અનંત પ્રકારના દોષ લાગે છે, કારણ કે સમસ્ત પાપો માત્ર હિંસા શબ્દને જ આશરીને રહ્યા છે। જે જનો જીવ પ્રાણી માત્રની હિંસા કરે છે તે અનેક પ્રકારના જન્મો, જરા, રોગ, મૃત્યુ વગેરે અનંત પ્રકારના દુઃખોની પીડા પામી સંસ્કૃતિના ચક્રમાં ભટક્યા કરે છે, તે જીવહિંસક મનુષ્યો પ્રથમ કુંભીપાક નરકમાં પડી રંધાય છે, ત્યાર પછી કૂતરા, ગધેડા આદિ અનંત યોનિમાં જન્મી પરતંત્ર દશામાં રહી ભટકે છે, અને નરક કરતાં પણ અધિક દુઃખમય ગર્ભવાસના દુઃખોને વારંવાર ભોગવે છે। પ્રાણ કોને વાલા નથી? મોટા પ્રાણીઓની ઘાત જ માત્ર નહીં, પરંતુ નાના સૂક્ષ્મ જંતુઓની હિંસા પણ મનુષ્યને પાપનો ભાગીદાર ઠેરવે છે, કારણ કે સર્વે જીવ પ્રાણી માત્રને પોતાના પ્રાણ પ્રિય હોય છે। આ બાબતને પુષ્ટ કરતી મહાભારતના દાનધર્મમાં વર્ણવેલી એક પ્રસિદ્ધ કથા છે। પૂર્વે માર્ગમાં વ્યાસજી ચાલ્યા જતા હતા, સામેથી આવતા ગાડાનો અવાજ સાંભળી પૈડાના ચીલામાં ભય પામી દોડી રહેલા એક સૂક્ષ્મ જીવને પૂછ્યું, આટલો ગભરાઈને દોડાદોડ કેમ કરે છે? ત્યારે એ જંતુએ વ્યાસજીને જવાબ આપેલો કે મને મારા પ્રાણ અતિશય વહાલા છે। જે પુરુષ દયાભાવ રાખી સર્વભૂત પ્રાણી માત્રને અભયદાન આપે છે તે જ પુરુષ આલોક તથા પરલોકમાં નિર્ભય રહી શકે છે, તેમાં કોઈ જાતનો સંશય નથી। જે પુરુષ અન્ય પ્રાણીઓને ભયથી મુક્ત કરે છે તે પુરુષને સર્પ, વાઘ આદિ હિંસક પ્રાણીઓ અને પિશાચો કે રાક્ષસો પણ મારતા નથી, અને તેને કદાચ ભય પ્રાપ્ત થયો હોય છતાં તે સર્વેના ભય થકી મુક્ત થઈ જાય છે। પશુઓને પણ મૃત્યુકાળ પ્રાપ્ત થતાં શરીરમાંથી મહાન કંપારી છૂટે છે, તેથી મનુષ્યો જેવી દયા પોતાના શરીર ઉપર રાખે છે તેવી દયા અન્ય પ્રાણીઓના શરીર ઉપર પણ રાખવી, ને વિચાર કરવો કે હું આ લોકમાં જે પ્રાણીનું માંસ ભક્ષણ કરું છું તે પ્રાણી પરલોકમાં મને જ ખાશે। આ પ્રમાણે ધર્મપ્રિય બુદ્ધિવાળા પુરુષોએ માંસ શબ્દનો અર્થ કરેલો છે। પશુઓ યજ્ઞને અર્થે જ સર્જ્યા છે આવા પ્રકારનું શ્રુતિવચન હોવાથી યજ્ઞ સિવાય અન્ય સ્થળમાં જે પુરુષો પશુઓની હિંસા કરે છે તે ખરેખર રાક્ષસો છે. યજ્ઞોમાં પણ પ્રત્યક્ષ પશુનો વધ વેદને સંમત નથી, કારણ કે હજારો માતાઓ કરતાં પણ વેદ અધિક વાત્સલ્ય ભાવને વરેલા છે. છતાં પણ અસાત્વિક વૃત્તિના રાજસી અને તામસીજનોની સ્વાભાવિકી હિંસામાં રુચિ વર્તે છે તેમાંથી નિવૃત્ત કરવા માટે અને હિંસાના સંકોચ માટે હિંસામય યજ્ઞોનું પ્રતિપાદન કરેલું છે. સત્વગુણ પ્રધાન આદિ સતયુગમાં સર્વજીવોનું હિત કરનારા સત્ય, દાન, તપ અને ભગવાનના નામમંત્રનો જપ વગેરે મુખ્ય ધર્મ હતા. ત્યાર પછી તે સતયુગમાં જ યજ્ઞોની પ્રવૃત્તિ થઈ અને તે યજ્ઞોમાં પણ અજ એટલે ક્યારેય ઉગે નહીં તેવી ડાંગરરૂપ અજથી હોમ કરી પુણ્યલોકને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પુરુષો યજ્ઞોનું અનુષ્ઠાન કરવા લાગ્યા. પછી કાળક્રમે કરી તમોગુણ મિશ્ર રજોગુણની બુદ્ધિમાં વૃદ્ધિ થતાં મનુષ્યો તથા અધિકારી દેવતાઓની મતિ પણ વિપરીત થઈ. ત્યાર પછી પૂર્વે સ્વયંભુવ મન્વંતરના ત્રેતાયુગમાં વિશ્વજીત નામના ઇન્દ્રદેવે મંત્રોમાં અજ શબ્દનો અર્થ ઉગે નહીં તેવી જૂની ડાંગરના બદલે બકરો આવો ઉલટો અર્થ કરી હિંસામય યજ્ઞોનું પ્રવર્તન કર્યું. પ્રથમ તો સ્વયં ઇન્દ્રદેવે જ પ્રત્યક્ષ પશુના વધરૂપ મોટો અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કરી તેમાં હિંસાની પ્રવૃત્તિ કરી. હે કીચક, તે ઇન્દ્રની હિંસામય યજ્ઞ સંબંધી કથા હું તમને કહું છું, જે કથા વાયુપુરાણ, મત્સ્યપુરાણ, સ્કંદપુરાણ અને મહાભારતમાં પણ વર્ણવેલી છે. પૂર્વે આદિ સ્વયંભૂ મન્વંતરમાં મંત્રવિદ્યામાં વિશારદ વિશ્વજીત નામનો ઇન્દ્ર થયો. આ ઇન્દ્રે પોતાની આજ્ઞામાં વર્તતા અન્ય દેવતાઓના વૃંદોની સાથે યજ્ઞના ઉપકરણોની સઘળી સામગ્રી સંપાદન કરી. ત્યાર પછી સમર્થ એવા એ ઇન્દ્રે ત્રેતાયુગના પ્રારંભમાં જ અશ્વમેધ યજ્ઞનું પ્રવર્તન કર્યું. તે યજ્ઞમાં ઇન્દ્રની આજ્ઞામાં વર્તતા સર્વે દેવતાઓ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓનું પૂજન કરવા લાગ્યા. તેવામાં વિસ્તાર પામેલા તે યજ્ઞમાં દૈવ ઈચ્છાએ વૃદ્ધ વસિષ્ઠાદિ મુનિઓ પધાર્યા. દેવતાઓએ તેમનું પાદ્ય અર્ઘ્ય આદિ વડે સન્માન કરી પૂજન કર્યું. સર્વેજનો યજ્ઞની સભામાં બેઠા અને યજ્ઞની સામગ્રી તથા અત્યંત ઉત્સાહમાં વર્તતા યજ્ઞ કરનારા ઋષિઓ તથા દેવતાઓને તેઓએ જોયા. તેમાં તેઓએ યજ્ઞમાં બાંધેલા આક્રોશ કરતા ગરીબડા બકરા આદિ પશુઓને પણ જોયા. તેથી સર્વે દેવતાઓ અને યજ્ઞ કરનારા મુનિઓને સાંભળતા વિશ્વજીત ઇન્દ્રને કહ્યું કે હે દેવેન્દ્ર, તે સનાતન અહિંસા ધર્મની હત્યા કરવા માટે આવા પશુહિંસારૂપ અધર્મનો પ્રારંભ કર્યો છે? કારણ કે યજ્ઞમાં પશુની હત્યા કરવી તે ધર્મ નથી, પરંતુ અધર્મ જ છે. હિંસાને કોઈ પણ વ્યક્તિ ધર્મ સ્વરૂપે સ્વીકારી શકે જ નહીં. તમે જે કાંઈ પણ કાર્ય કરવા ઈચ્છતા હો તે સર્વે વેદ પ્રમાણિત અહિંસાત્મક શતશાસ્ત્રોના વિધિ પ્રમાણે ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરીને ધર્મ પ્રમાણે જ કરો. હે કીચક, તત્વદર્શી વૃદ્ધ વસિષ્ઠાદિ મહર્ષિઓએ આ પ્રમાણે કહ્યું, છતાં માન અને મોહથી અંધ થયેલા ઇન્દ્રે તેમના વચનોનો સ્વીકાર કર્યો નહીં. પરમાર્થ માટે વિચરતા તત્વજ્ઞાની મહર્ષિઓ ઇન્દ્ર સાથે વિવાદ કરી દુઃખી થઈ રહ્યા હતા. તેવામાં આકાશમાં ગતિ કરતા ધર્મિષ્ઠ ઉપરીચર વસુ રાજાનું ત્યાં આગમન થતું જોયું. તેથી ઇન્દ્ર સાથે આ ઉપરીચર વસુ જે કહે તે સત્ય માનવું એવી પ્રતિજ્ઞા કરી. પછી દૈવ ઈચ્છાએ પધારેલા વસુ રાજાને પૂછવામાં આવ્યું કે હે બુદ્ધિમાન રાજન, તમે ધર્મતત્વને જાણો છો, તેથી કેવા પ્રકારના યજ્ઞનો વિધિ તમે સ્વીકારો છો, અહિંસામય કે હિંસામય? આ પ્રમાણે વૃદ્ધ વસિષ્ઠાદિ મહર્ષિઓએ પૂછ્યું ત્યારે વેદના વિધિવાક્યો અને નિષેધવાક્યોનો વિચાર કર્યા વિના ઉપરીચર વસુરાજા કહેવા લાગ્યા કે હે મહર્ષિવો, પવિત્ર પશુઓથી યજ્ઞ કરી શકાય અને ઘી આદિક રસોથી, ડાંગર આદિ ઔષધિઓથી અને નાળિયેર આદિ ફળોથી પણ યજ્ઞ કરી શકાય, કારણ કે વેદોમાં હિંસાપ્રધાન વિધિ પણ જોવામાં આવે છે. હે કીચક, જ્યાં આવા પ્રકારનું વચન ઉપરીચર વસુરાજાએ ઉચ્ચાર્યું ત્યાં તો આકાશમાં ઉપર ગતિ કરતા હતા, ત્યાંથી તેજ ક્ષણે પૃથ્વી પર પડ્યા. તે વસુરાજા ધર્મ સંબંધી સંશયોને દૂર કરનારા ધાર્મિક રાજા હતા, છતાં દેવરાજ ઇન્દ્રની સાથે મિત્રતા હોતા પક્ષપાત કરવાથી અને યજ્ઞોમાં હિંસાનું પ્રતિપાદન કરવાથી તત્કાળ અધોગતિને પામ્યા. માટે આવા બુદ્ધિમાન પુરુષો પણ વેદના અર્થને જાણવા સમર્થ થઈ શકતા નથી. તેથી ધર્મનો નિશ્ચય કરવો અશક્ય હોવાથી કોઈ પણ પુરુષો ધર્મનો સાચો નિર્ણય કરી ચોક્કસ ધર્મ કહી શકતા નથી. વેદ તો જેવો જેનો અધિકાર તેને ધ્યાનમાં રાખી ધર્મનું પ્રતિપાદન કરે છે. તેથી અનેક પ્રકારના વિભાગમાં વહેંચાયેલી ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે અને દુર્ગમ પણ છે. હે કીચક, આ પ્રમાણે પૂર્વે સ્વયંભૂ મન્વંતરમાં ઋષિઓ અને દેવતાઓનો યજ્ઞ પ્રવૃત્તિ નિમિત્તે મોટો વિવાદ થયો. ત્યાર પછી અવશ્ય ભાવિનો વિચાર કરી કાળના બળે હણાયેલા અહિંસામય સનાતન ધર્મને જોઈને અને દેવતાઓ દ્વારા આ યજ્ઞમાં તે ધર્મનો લોપ થશે અને અધર્મનો પ્રચાર પ્રસાર થશે એમ માનીને સર્વે ઋષિઓ જેમ આવ્યા હતા તેમ ત્યાંથી ચાલ્યા ગયા. મુનિઓના ગયા પછી તે દેવતાઓએ આરંભને અનુસારે જ હિંસામય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. ત્યારથી રજોગુણ અને તમોગુણવાળી બુદ્ધિની વૃદ્ધિ થતાં હિંસાની પ્રવૃત્તિ થઈ છે. જ્યાં જ્યારે જ્યારે જેવા પ્રકારના ગુણવાળા યુગ ચાલતા હોય ત્યાં તેવા પ્રકારના બ્રાહ્મણો હોય અને શાસ્ત્રો પણ તેવા પ્રકારના જ હોય. તેથી આ પૃથ્વી પર મુમુક્ષુ સજ્જનોએ ક્યારેય પણ હિંસા ન કરવી એવા ઋષિમુનિઓના વચનોને પ્રમાણપણે માનવા, પ્રાણી માત્રને પીડા ન પહોંચાડવારૂપ અદ્રોહ, અલોભ, બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ કરવારૂપ દમ, ભૂત પ્રાણી માત્ર પર દયા, અંતઃકરણ પર નિગ્રહ કરવારૂપ શમ, બ્રહ્મચર્ય, તપ, પ્રાણીઓના હિતરૂપ સત્યભાષણ, અક્રૂરપણું, પર અપરાધને સહન કરવારૂપ ક્ષમા અને ધીરજ, આ બધા સનાતન ધર્મના મૂળ છે. તેથી માંસનો સર્વ પ્રકારે ત્યાગ કરવો એ જ શ્રેષ્ઠ ધર્મ મર્યાદા છે. અહિંસારૂપ જે ધર્મ છે તે શ્રેષ્ઠ સનાતન ધર્મ છે, પરંતુ આધુનિક ધર્મ નથી. તેથી હે કીચક, તમારા અસત્ય મતનો ત્યાગ કરી ભગવાન શ્રીકૃષ્ણનો આશ્રય કરો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિના આવા અમૃતની સમાન વચનો સાંભળી કીચક અતિશય વિસ્મય પામ્યો અને પોતાના હૃદયમાં શ્રીહરિને સર્વજ્ઞ પરમેશ્વર માનવા લાગ્યો અને પોતાના મતને અસત્ય માનવા લાગ્યો. આ રીતે કીચક અપ્રમાણ એવા પંચમકારથી દેવીનું પૂજન કરવાના સિદ્ધાંતને ભગવાન શ્રીહરિની આગળ પ્રમાણપણે પ્રતિપાદન કરી શક્યો નહીં. તેથી ગર્વરહિત નિર્માની થઈ અધર્મથી અત્યંત ભય પામ્યો, છતાં પણ પોતાના માનનું રક્ષણ કરવા શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યો કે હે નારાયણ મુનિ, તમે જે વચનો કહ્યા તે સત્ય છે, પરંતુ મારા પુરાતન ગ્રંથો પ્રાતઃકાળમાં લાવીને હું તમને બતાવીશ. અત્યારે મને થોડું કામ છે તેથી હું જાઉં છું, એમ કહીને પોતાના શિષ્યોની સાથે ત્યાંથી તત્કાળ નીકળી ગયો. હે રાજન, જતી વખતે ગ્લાની પામેલા પોતાના મુખને વસ્ત્રથી ઢાંકી ભય પામતો અને શરીરે કાંપતો તે કીચક જેમ ગરુડના મુખમાંથી મુક્ત થયેલો સર્પ પોતાના દર પ્રત્યે દોડે તેમ સભામાંથી તે પોતાના ઘર પ્રત્યે ચાલ્યો ગયો. કીચકના ગયા પછી ભગવાન શ્રીહરિએ સર્વે આશ્રિત સંતો ભક્તોની સાથે તેના સંસર્ગથી થયેલા પાપને ધોવા માટે અતિશય વિશાળ દેવસરોવરમાં તે જ ક્ષણે સ્નાન કર્યું. શ્રીહરિ સ્નાન કરી ફરી સભામાં બિરાજમાન થયા અને પોતાના આશ્રિતોને કહેવા લાગ્યા કે હે ભક્તજનો, કીચક સાથેના વાદવિવાદમાં મેં દેવીની પૂજાનું ખંડન કર્યું નથી, પરંતુ દેવી પૂજામાં શાક્તોએ સ્થાપન કરેલા અધર્મનું સારી રીતે ખંડન કર્યું છે. તેથી ધર્મનું રક્ષણ કરવા અને અસુરોનો વિનાશ કરવામાં ભગવાનની આજ્ઞા પ્રમાણે નિત્ય વર્તતી દેવીની મારા આશ્રિત તમોએ ક્યારેય પણ અવજ્ઞા કરવી નહીં. હે રાજન, આ પ્રમાણે સભામાં વિદ્વાન વિપ્રોને શતશાસ્ત્રના પ્રમાણયુક્ત અદ્ભુત વચનોથી રંજન કરતા ભગવાન શ્રીહરિએ કીચક જેવા દુર્જનોથી દુર્બળ દશાને પામી લુપ્ત થવા જઈ રહેલા ધર્મનું રક્ષણ કર્યું. પછી ફરીવાર શ્રીહરિએ શક્તિપંથમાં રહેલા પંચમકારરૂપ મહાપાપનો પૂર્વોક્ત પ્રકારના પ્રબળ વચનોથી વિનાશ કર્યો અને ચંદન, પુષ્પ, ઘી, દૂધ અને અડદના વડાનો બલિ અર્પણ કરી પૂજન કરવાનો વિધિ સ્થાપન કર્યો. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિ ધર્મમર્યાદાનું સ્થાપન કરતા જેતલપુરમાં નિવાસ કરીને રહેતા હતા. તેવામાં માક્ષર સુદ મોક્ષદા એકાદશીનો દિવસ આવ્યો. શ્રીહરિએ તે દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરી મોટો મહોત્સવ ઉજવ્યો. તે મહોત્સવમાં ગામાંતરોમાંથી આવેલા હજારો ભક્તજનો ભેળા થયા હતા. તે સમયે દર્ભાવતીપુરીથી અર્થાત ડભાણથી વિષ્ણુગુપ્ત આદિ ભક્તો આવ્યા હતા. તેણે ઉત્સવની સમાપ્તિમાં પારણા કરી બારસને દિવસે ભગવાન શ્રીહરિને પોતાને પુર ડભાણ પધારવાની વારંવાર ખૂબ જ પ્રાર્થના કરી. હે રાજન, વિષ્ણુગુપ્ત આદિ ડભાણના ભક્તજનોની પ્રાર્થના સાંભળી પ્રસન્ન થયેલા શ્રીહરિ તે જ સમયે વેગવંતા ઘોડા ઉપર બિરાજમાન થઈ તે ભક્તજનોની સાથે જ તેમને ગામ ડભાણ જવા જેતલપુરથી રવાના થયા. અશ્વારોથી વીંટાયેલા શ્રીહરિ સંતમંડળની સાથે ગામથી બહાર નીકળ્યા ત્યારે તેઓને વળાવવા પાછળ આવેલા જેતલપુરના ભક્તજનોને પાછા વાળીને આગળ ચાલ્યા. માર્ગમાં આવતા ગામોમાં પોતાના ભક્તિભાવવાળા ભક્તજનોના ભવનોમાં નિવાસ કરી તેઓને સુખ આપતા ડભાણપુરમાં પધાર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં જેતલપુરમાં બિરાજમાન ભગવાન શ્રીહરિએ શુદ્ર શાક્તમતનું ખંડન કરી અહિંસામય ધર્મનું સ્થાપન કર્યું અને વાદી એવા કીચકનો પરાજય કર્યો એ નામે 47મો અધ્યાય પૂર્ણ થયો.